શ્રીમદ ભાગવત છે એ પ્રમાણ ચતુષ્ટય છે, એનાથી નિર્ણય કરવો, એનાથી વિચાર કરવો તો માર્ગ છે સરળ થશે. હવે તમે જુઓ, આના આધારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિથી નિશ્ચય. શાસ્ત્રમાં ભક્તિનું નિરૂપણ મળે છે. ભક્તિ એટલે ભગવાનમાં પ્રેમ. અને શ્રી મહાપ્રભુજીનો એ દૃઢ વિશ્વાસ છે, દૃઢ મત છે કે બીજું કંઈ પણ મનુષ્ય પેદા કરી શકે સાધનાથી, પરંતુ પ્રભુમાં પ્રેમ એ મનુષ્ય પોતાની કોઈ જાતની સામર્થ્ય કે સાધનાથી પેદા નથી કરી શકતો. ભગવત પ્રેમ તો ભગવાનની જેના ઉપર એવી કૃપા હોય એના અંદર જ એ પેદા થઈ શકે છે. એટલે આ જે કૃપા છે ભગવાનની, જે ભક્તિથી આપણે અનુભવાય છે, કૃપાનો અનુભવ તો નથી થતો પણ ભક્તોની અંદર ભગવાન પ્રત્યે જે ભક્તિનો ભાવ છે એને આપણે અનુભવી શકીએ છીએ કે આને પ્રભુમાં પ્રેમ છે, કે આને પ્રભુમાં ભક્તિ હતી. એ ભક્તિ જો દેખાઈ રહી છે, અનુભવાઈ રહી છે, શાસ્ત્રમાં એનું નિરૂપણ મળી રહ્યું છે, તો એનો અર્થ એ છે કે એ જે કારણે પેદા થાય છે એના કારણરૂપ પ્રભુની કૃપા એ કોઈ અલગ રૂપમાં અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે બન્યું? દાખલા તરીકે કોઈ વ્યક્તિના ઉપર આપણા મનમાં એવી એની ઇમેજ હોય, એકદમ સાક્ષાત દુર્વાસાનો અવતાર છે, અત્યંત ક્રોધી એવી જાતની આપણા મનમાં એની ઇમ્પ્રેશન હોય, એની સાથે તો વાત જ ન થાય, એના સામે જવાય જ નહીં, એમ એના મગજમાં આપણા મગજમાં એના સામે ઊભું થઈ જાય દૃશ્ય. પણ કોઈ એક વ્યક્તિ વિદ્યાર્થી અવસ્થામાં અમુક શિક્ષકો પ્રત્યે વિદ્યાર્થીઓને એવી લાગણી થઈ જતી હોય છે, વહુઓને એવી, સાસુ સસરાઓ કે પરિવારના એવા કોઈ જ્યેષ્ઠ સદસ્યો છે એમના પ્રત્યે એવી લાગણી થઈ જતી હોય છે, સામાન્ય પ્રજાજન છે અને અમુક કોઈ નેતાઓ કે એવા ન્યાયાધીશ કે એવા પોલીસ અધિકારીઓ એમના પ્રત્યે આવી જાતની કોઈક લાગણી થઈ જતી હોય છે. પણ એના અપવાદ આપણને જોવા મળે છે કે જેના માણસ, જે વ્યક્તિના સંબંધમાં આપણે એવું વિચારતા હતા, એને કોઈક વ્યક્તિ મળી અને એને એણે ખૂબ આવકાર્યા, એક સામાન્ય વ્યક્તિની માફક એને સ્વાગત કર્યું, એનો વ્યવહાર કેમ છો મજામાં કર્યો, તો એના મનમાં એમ થયું કે નહીં, આ તો આપણી સમજ ખોટી હતી, આવું તો આ માણસ નથી જેવું લોકો કહે છે. હવે આ વાત આપણને કેમ સમજાય? એના વ્યવહારથી સમજાય છે. એ વ્યવહાર કેવી રીતે, વ્યવહાર પોતે શું બતાવી રહ્યો છે, એના અંદરની લાગણી બતાવી રહ્યો છે. એમ સામાન્યતયા મનુષ્યની એવી સમજ છે કે ભગવાન આ સૃષ્ટિમાં એટલે જે કરે તે ભરે, જેવું કરે તેવું એ પ્રાપ્ત કરે, એક આ જાતની એક આપણી સામાન્ય સમજ છે. એવી દોહા ચુપાઈઓ પણ લખી છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરી સો તસ ફલ ચાખા, જે કરે તેવું એ ભોગવે છે. આના કારણે એક એવી સમજ આપણી થાય છે કે આ સૃષ્ટિમાં કર્મ પ્રધાન છે, અને કર્મ પ્રધાન હોવાને કારણે મનુષ્યનું શું થશે આખરે એનો નિર્ણય કરનારો પણ એનો કર્મ છે, એટલે કર્મ જ ભગવાન છે, એવી જાતની એક વ્યાપક સમજ પેદા થયેલી છે. મહાપ્રભુ વિશે કે આ બહુ મોટી ભ્રાંતિ છે, જે કરે છે એ ભરે છે કે જેવું કરે છે એવું એને પ્રાપ્ત થાય છે, આવા આ જે સૂત્ર છે એ સૂત્રને ચરિતાર્થ કરનારા દૃષ્ટાંત કરતાં એના અપવાદ કરનારા દૃષ્ટાંતો વધારે જોવા મળે છે. એટલે જે માણસે જે કર્યું નથી, જે કર્યું આપણે જોયું નથી એવું એને મળી જાય છે, એવા દૃષ્ટાંતો મળે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને લોટરી લાગે છે, લોટરી કયા કર્મના સિદ્ધાંતને આધારે લાગે છે? આજે ભારતની અંદર પછાત જ્ઞાતિ કે લઘુમતીને જે લોટરીઓ લાગે છે નોકરીની ને સ્કૂલોમાં એડમિશનની કે પ્રમોશનની, એ કયા કર્મના નિયમના આધારે લાગે છે? અને જે સામાન્ય પ્રજા છે એમને યોગ્યતા હોવા છતાં પણ અવસર નથી મળતો, એડમિશન નથી મળતો, જે પટાવાળા તરીકે કામ કરતો હોય એ માણસ પોતાના સાહેબનો સાહેબ બનીને આવી જાય છે ઓવરટેક કરીને, આ કયા કર્મના નિયમના આધારે થાય છે? આ નિયમ નથી, આ તો બધા અપવાદ છે. જો કર્મથી જ બધું થતું હોય તો અહીંયા કયો કર્મ લાગુ પડ્યો? આવ્યું ને ખ્યાલમાં? તો શ્રી મહાપ્રભુજી એ વાત બતાવી રહ્યા છે કે આપણી જે એ સમજ છે કે મનુષ્યના કર્મથી જ બધા એના ફળ મળે છે અને એનાથી જ આખું વિશ્વ ચાલે છે એ એકદમ સત્ય હકીકત નથી, એ અધૂરી હકીકત છે. આ નિયમ જેના માટે છે એવો કોઈ એક વર્ગ છે જે આનો શિકાર છે, કરે એ ભરે, જે કરશે એવું એને મળશે, એ કોઈ ચોક્કસ વર્ગ છે એને જ લાગુ પડે છે. પણ એક વિશેષ કૃપા પાત્ર અને જેના ઉપર કોઈ નિયમ નથી લાગતો એવો સ્વચ્છંદ જે વર્ગ છે આ સૃષ્ટિમાં, એના ઉપર આ નિયમ ક્યાં લાગુ પડે છે? જોઈ લો તમે જેટલા અસુરો છે એ કોઈ ટિકિટ વગર સીધા સ્વર્ગની અંદર જઈને પહોંચે છે અને ઇન્દ્રને તગડી મૂકે છે ભાગો અહીંયાથી. કયા કર્મના આધારે? કોઈ કર્મ. જે પુષ્ટિજીવો અત્યારે આપણે દ્રષ્ટાંત જોયું તેના અધિત શ્રુતિ ગણા ઉપાસિત મહત્તમા, જેમણે કોઈ એવા શ્રેય સાધનો કર્યા નથી અને એમને સ્વર્ગથી પણ અધિક ભગવાન સાક્ષાત એમને ત્યાં આવીને એને બિરાજી ગયા, કયા કર્મના આધારે? કોઈ કર્મ નથી, ભગવદ ઈચ્છા માત્ર ત્યાં કારણ છે. ભગવાનની એવી ઈચ્છા છે કે કર્મથી આ લોકોને ફળ મળે તો ત્યાં એ કર્મવાદ ચાલે છે, જ્યાં ભગવાનની એવી ઈચ્છા નથી ત્યાં કર્મવાદ સસ્પેન્ડ થઈ જાય છે. અહીંયા કર્મથી નહીં થાય, અહીંયા મારી વિશેષ કૃપાથી થશે. તો પુષ્ટિજીવોના કેસમાં કર્મવાદ છે નથી ચાલતો, પ્રવાહી જીવના કેસમાં પણ કર્મવાદ નથી ચાલતો, એ બંને આના અપવાદ થઈ ગયા. મર્યાદા જીવ માટે ભગવાન જરૂર એવો આગ્રહ રાખે છે કે આને કર્મ અનુસાર મળે. તો અહીંયા વાત એ સમજવાની છે કે ભક્તિ જે છે એ ભગવત પ્રેમ છે. અહીંયા એ વાતને ખાસ સમજવી જોઈએ કે આ પ્રેમ એટલે એવો પ્રેમ કે જેમાં લૌકિક કે પારલૌકિક કોઈ ફળ પ્રાપ્ત કરવાની કામના ન હોય, એવો જે વિશુદ્ધ પ્રેમ છે ભગવત પ્રેમ, એ પ્રેમ ભગવાનની કૃપા માત્રથી જ પ્રાપ્ત થાય છે. બાકી સકામ પ્રેમ છે એટલે જે સ્વાર્થ બુદ્ધિથી ભગવાનની ભક્તિ કરવાની જે પ્રણાલી છે એ તો પ્રવાહી પ્રણાલી છે, એના અંદર તો કોઈ પુષ્ટિનો અંશ માની નથી શકાતો. એટલે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શાસ્ત્રમાં સર્વત્ર ભક્તિનું નિરૂપણ પ્રાપ્ત થાય છે. એ ભક્તિ જે પાછી મર્યાદા ભક્તિથી પૃથક ભક્તિ છે એ વાત એને પ્રમાણિત કરે છે કે ભક્તિ જે કારણે થાય છે એવું પુષ્ટિનું કોઈ તત્વ, પુષ્ટિની કોઈ વ્યવસ્થા ભગવાને આ સૃષ્ટિમાં પ્રગટ કરી છે. એટલે ભક્તિ માર્ગસ્થે કથના પુષ્ટિ અસ્તિ. હવે ભક્તિ માર્ગનું કથન ક્યાં ક્યાં થયું છે એનું વિસ્તાર તે નિરૂપણ વ્યાખ્યાકારોએ કર્યું છે, અનેક વચનો શાસ્ત્ર વચનો એમાં આપ્યા છે, એનો અત્યારે પ્રસંગ નથી. એના સામે દ્વૌભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત, ભગવાને ભગવદ્ ગીતામાં એ ઉપક્રમમાં મેં એ વાતને કહી જ હતી. ભગવાન કહે છે કે મેં આ જગતની અંદર બે પ્રાણી સર્ગ છે એ પેદા કર્યા છે, એક આસુરી અને એક દૈવી. દૌભૂત સર્ગા વિત્યુક્તે પ્રવાહોપી વ્યવસ્થિત, ત્યાં શ્રી ભગવાન એમ આજ્ઞા કરે છે કે આ પ્રવાહી સર્ગ એ છે કે જેમને નિરંતર જન્મ મરણમાં આ જગતની અંદર રહેવાનું છે એમને ન તો કદી મારી ભક્તિ મળશે કે ન કદી એમને મારી મુક્તિ મળશે. એટલે જે જીવો ભક્તિ કે મુક્તિ પ્રાપ્ત કર્યા વિના સૃષ્ટિના પ્રલય પર્યંત આ ભૂતલ ઉપર જ રહેવાના છે એ જીવોને પ્રવાહી અથવા આસુરી જીવો કહેવાય છે. તો ભગવાનના વચનથી આ વાત સ્પષ્ટ થઈ. અને વેદસ્ય વિદ્યમાનત્વા મર્યાદાપી વ્યવસ્થિતા, જે વેદ છે એ ઉપલબ્ધ છે, એને કારણે એ વાત સ્પષ્ટ છે કે આ વેદ ના અનુસાર અથવા જેમના માટે આ વેદ પ્રકટ થયો છે એ વેદ સ્વયં આ સૃષ્ટિનો નિયામક છે. એટલે મર્યાદા સૃષ્ટિ છે એ વેદ માર્ગી છે, મર્યાદા જે સૃષ્ટિ છે એમના સાધન અને ફલની વ્યવસ્થા ભગવાન વેદના દ્વારા કરે છે. તો જુઓ સૌથી પહેલા પ્રમાણ ભક્તિ માર્ગસ્ય કથના, ભક્તિ માર્ગનું કથન શાસ્ત્રમાં છે તેથી પુષ્ટિની વ્યવસ્થા છે, આ માર્ગ પુષ્ટિનો થયો. મર્યાદા માર્ગ છે એ વેદને કારણે સિદ્ધ થઈ રહ્યો છે, અને પ્રવાહ માર્ગ છે એ દ્વૌભૂત સર્ગા વિત્યુક્તે ભગવાનનું ગીતાના વચનથી સિદ્ધ થાય છે. અહીંયા શ્રી મહાપ્રભુજીએ ત્રણ માર્ગના ભેદને સામાન્ય રૂપમાં સમજાવ્યા છે, હવે ઓર વિશેષ રૂપમાં શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. કેમ કે અહીંયા આ ગ્રંથમાં યદ્યપિ નામ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ છે, પણ શ્રી મહાપ્રભુજીનો જોર એ સિદ્ધ કરવા માટે છે કે પુષ્ટિ માર્ગ એ મર્યાદા અને પ્રવાહ માર્ગથી કઈ રીતે જુદો છે. કેમ કે ભગવાનનું વચન છે એનાથી મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગ તો સ્પષ્ટ સમજાઈ ગયો છે, ભગવાનનું વચન સર્વમાન્ય છે એને કારણે અન્ય કોઈ મતવાળા પણ આના સામે તો પ્રશ્ન ન ઊભો કરી શકે કે તમે એમ કહો છો કે જીવો છે એ મર્યાદા અને પ્રવાહી એમ બે અલગ અલગ જાતના હોય છે, એનો શું આધાર? તો ભગવદ્ ગીતાનું વચન છે જ આધાર છે, એટલે એ વિષયમાં તો કોઈ શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન કરી શકે એમ નથી. વાત કેવલ એટલી જ છે કે પુષ્ટિજીવ છે અથવા પુષ્ટિ માર્ગ છે એ મર્યાદા અને પ્રવાહથી અલગ છે કે કેમ, આ જ વાતને સિદ્ધ કરવાની છે. તમને સામાન્ય દાખલો આપું કે દાળ અને ચોખા આ બે અલગ વસ્તુ છે એને તો કોઈને સમજાવવા જવાની જરૂર નથી, પણ દાળમાં પણ કેટલીક વેરાયટી હોય છે અને ચોખામાં પણ કેટલીક જાત હોય છે એના ઉપર ચર્ચા થઈ શકે છે. ચોખા છે એ કોઈ બાસમતી હોય ને કોઈ જીરાશાહી હોય ને એ 25-50 કેટલી જાતો હશે એની, એ અલગ છે કે નહીં એકબીજાથી એમાં ઝઘડો થઈ શકે છે. કાલ પરમ દિવસે છાપામાં આવ્યું હતું કે બંનીની અંદર કોઈક એક જાતની ભેંસ થાય છે. અમારા કચ્છની અંદર એક બન્ની પ્રાંત છે જે પાકિસ્તાનની સીમાથી જોડાયેલો છે, ત્યાં કોઈક એક વિશિષ્ટ જાતની ભેંસ થાય છે. અત્યાર સુધી ભારતની અંદર જેટલી ભેંસો થાય છે એ ભેંસની નસલ એની સંખ્યા 10 કે 11 નક્કી કરવામાં આવી હતી. કેટલાક સંશોધકોએ બન્નીમાં જે ભેંસ થાય છે એનું સંશોધન કરી અને એવું પુરવાર કર્યું કે આ 11માની નથી પરંતુ 12મી જાતની એક જાતિ છે જેને તમારે અલગ ઓળખવી પડશે. તો હવે આ જે રિસર્ચ છે એ રિસર્ચ કેવી છે? કાળી એટલી ભેંસ એમ નહીં, એમાં પાછી 11 જાત હોય છે અને એમાં પાછી એક ઓર જાત નવી ઉમેરાઈ છે જે 12મી છે. તો આ વસ્તુને તો આપણને જેટલી સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈશું એટલું એમાંથી આપણને સૂક્ષ્મ વર્ગીકરણ પ્રાપ્ત થઈ શકે છે. બાકી નજરે કોઈ બાળકને પૂછો ચોખા બતાવીને તો દરેક જાતના ચોખાને એક સમાન કહેશે, પણ વેપારી પાસે પૂછશો ત્યારે એ ભાવ છે એ ચોખા નામથી નહીં આપે, એ તો ભાવ એનો એવી રીતે લગાવશે કે કઈ જાતના છે. બાસમતી છે એ જીરાશાહીના ભાવે ન જઈ શકે, એની પોતાના ભાવ છે. એમ શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત ઉપર જોર લગાવે છે કે ભગવાને દૈવી અને આસુરી એમ કહ્યું એ વાત તો શિરોધારે ભગવાન આજ્ઞા કરે છે, પણ દૈવીની અંદર પણ મર્યાદા અને પુષ્ટિ એમ બે પૃથક પૃથક જીવો આપણને બહુ સ્પષ્ટ રૂપથી જોવા મળે છે. એ કેવી રીતે એ વાતને હવે ખાસ આગળ સમજાવે છે કે કશ્ચિદેવ હિ ભક્તો હિ યોમદભક્ત ઇતિ રણાત સર્વત્રોત્કર્ષ કથના પુષ્ટિરસ્તી ઇતિ નિશ્ચય. ભગવાન ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં જ ભક્તિયોગમાં કેવો ભક્ત ભગવાનને પ્રિય છે એનું નિરૂપણ કરતાં કરતાં એના ઘણા બધા ગુણો ભગવાને ગણાવ્યા છે. અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એ વચ એમ કરી અને ભગવાન કહે છે કે યોમદ ભક્ત સમે પ્રિય, આવો જે મારો ભક્ત છે એ મને પ્રિય છે. અહીંયા ધ્યાન આપજો કે ભગવાન જે શબ્દ વાપરી રહ્યા છે એમાં જે મારો ભક્ત છે એ મને પ્રિય છે, આમાં જે શબ્દ છે એનો શું અર્થ હોઈ શકે એ વિચારો. આ શબ્દ આપણે ક્યારે વાપરીએ? દાખલા તરીકે હું એમ કહું કે જે અહીંયા રાજકોટથી આવ્યું હોય એ ઊભું થાય તો શું તમે બધા ઊભા થઈ જશો? જે રાજકોટથી આવ્યું હશે એ જ ઊભો થશે. હું જ્યારે એમ કહી રહ્યો છું કે જે રાજકોટથી આવ્યું હોય એનો મતલબ શું થયો? કે હું એ વાતને જાણું છું કે અહીંયા બધા રાજકોટથી આવનારા નથી. આવ્યું ને ખ્યાલમાં? ભગવાન જ્યારે એમ કહી રહ્યા છે કે જે મારો ભક્ત છે એ મને પ્રિય છે, એનો અર્થ શું થયો? કે બધા ભક્ત હોતા નથી. જો બધા ભક્ત હોતા નથી તો બધાને ઉપર ભગવાનની પુષ્ટિ છે એવું પણ કહી શકાતું નથી. એનાથી એ સિદ્ધ થઈ રહ્યું છે કે બધા પુષ્ટિજીવો પણ હોતા નથી. આ વાતને ખાસ સમજો, કેમ કે ભગવાનનો અંશ છે એમાં ભેદ કેમ પાડી શકો? લોહી બધાનો લાલ છે એમાં તમે કેમ ભેદ કરી શકો? આ બધી વાતો છે એ બહુ છીછરી વાતો છે, એમાં કોઈ તથ્ય નથી. ભગવાનના પોતાના વચનથી ભેદ સિદ્ધ થઈ રહ્યો છે કે કોઈ જીવ ઉપર ભગવાનની વિશેષ પુષ્ટિ છે, કોઈ જીવ ઉપર ભગવાનની વિશેષ પુષ્ટિ નથી. એટલે એ ભેદ અહીંયા શ્રી મહાપ્રભુજી આપણને બતાવી રહ્યા છે. બીજી વાત ધ્યાનથી સમજજો કે યોમદ ભક્ત સમે પ્રિય, આનાથી ભગવાન શું કહી રહ્યા છે કે જે ભક્ત છે એ તમામ જીવાત્મામાંથી જે ભક્ત જીવાત્મા છે એ ભગવાનને પ્રિય છે. તો ભક્તિ માર્ગનો ઉત્કર્ષ ભગવાન અન્ય માર્ગ કરતાં વધુ માની રહ્યા છે એ વાત સ્વીકારવી પડશે. એ વાતને હવે શબ્દથી જુઓ, કશ્ચિદેવ હિ ભક્તો હિ યોમદ ભક્ત ઇતિ રણા. ભગવાન કહી રહ્યા છે કે ભક્ત જે મને પ્રિય છે, ભક્ત છે એ મને પ્રિય છે, એનાથી એક વાત સિદ્ધ થઈ રહી છે કે ભક્ત બધા નથી હોતા, કોઈ જ હોય છે. આનાથી સાથે સાથે એ વાત પણ સિદ્ધ થઈ રહી છે કે સર્વત્ર ઉત્કર્ષ કથનાથ, જીવ છે એનો, ભક્ત છે એનું સર્વત્ર ઉત્કર્ષ કહ્યો છે, એ બધાના અંદર શ્રેષ્ઠ છે એમ કહ્યું છે. એનાથી એ વિશેષ આયનો પુરાવો છે કે ભગવાનની પુષ્ટિ એક અલગ છે. તેથી ભક્ત સર્વ નથી, જીવ માત્ર છે એ ભક્ત નથી, જીવ માત્ર ઉપર ભગવાનની પુષ્ટિ એક સમાન નથી. તેથી પુષ્ટિ જીવ એ મર્યાદા માર્ગથી અત્યંત ભિન્ન છે. ન સર્વોત પ્રવાહાથી ભિન્ન વેદાચ ભેદતા. જે મર્યાદા સૃષ્ટિ છે એના નિયમન માટે, એટલે એમને શું કરવું, એમને શું કરવાથી શું ફલ પ્રાપ્ત થશે, આનું નિરૂપણ ભગવાને વેદ દ્વારા પ્રસિદ્ધ કરેલું છે. એટલે ભગવાન એમ ઈચ્છે છે કે આ જીવો આ વ્યવસ્થાને અનુસરીને પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરે. પુષ્ટિજીવો માટે કે પ્રવાહીજીવો માટે ભગવાનની આ જાતની ઈચ્છા નથી. એટલે પ્રવાહી જીવથી જેમ પુષ્ટિજીવો ભિન્ન છે, તે જ રીતે મર્યાદા જીવથી પણ પુષ્ટિજીવો ભિન્ન થશે. જેમ કોઈ વિદ્યાર્થી છે, કોઈ બાલક છે આપણા ઘરમાં, એ બાલક આપણને પૂછે કે ભાઈ હું ત્યાં જાઉં કે ન જાઉં, તમે એને કોઈ જવાબ ના આપો. એક બાળક પૂછે કે હું શું કરું, તમે એને એમ કહો કે મેં તમને જે કહ્યું હતું તે કર. અને ત્રીજું બાળક પૂછે કે